પ્રાપ્ત થાય છે ત્યારે અનુભવ થાય ત્યારે એ પણ કે છે ના એ હોય નથી. પેલું તો સુખ દેખાય છે છોકરો એ તે, પણ આ સુખ જે કે છે દેખાતું નથી એટલે દેખાતું નથી, પણ ખોળે મળે તો એ ખોળે છે એને સનાતન સુખ કહે. કેવું સુખ એ જોવાની વસ્તુ નથી, અનુભવ અનુભવની વસ્તુ છે. અનુભવ આપણે લોકો પૂછીએ શું પ્રિય છે, જીવ માત્ર ને સુખ પ્રિય હોય દુઃખ અપ્રિય હોય શું? સુખો તો મનુષ્યમાં બધા ઘણા મળે છે, ઘણી જાતના સુખો મળે છે બધું ને. ત્યારે ભાઈ આપણે કહેવાય આવો કેમ સંતોષ નથી, ત્યાં ના પણ આ સુખ દુઃખ વાળા સુખ છે શું? અમારી એ ના જોઈએ, અમારે સનાતન સુખ જોઈએ. ત્યારે આપણે કહેવાય આ તો કલ્પિત સુખ છે, કલ્પિત હોય તો પણ કાયમ ન જોઈએ અમારે. આટલું સુખ નહીં હોય એની કલ્પિત હશે તો અમારે કાયમ જોયું, પણ એ તો કાયમ બની શકે નહીં કલ્પિત તો. એટલે સનાત આટલું સુખ ના પાસે રાહમાં ચલા જાય છે, સમજો ને? એ નિરંતર સાચું સુખ જીવ માત્ર ખોયા જ કરે છે. નિરંતર પણ જયારે એને પોતાને સમજાય છે કે અમારી મજા નથી અમારે મજા નથી એમ કરતો કરતો એડવાન્સ થાય છે, અને જે મજા કર નથી એમ કરી છોડી દીધેલી વસ્તુ પછી એમાં પેસતો નથી. તમે મળ્યા પેલા અમને એવું કશું હતું નહીં, આ બધામાં સુખ જ દેખાતું હતું. હા બધાનું સુખ દેખાય, મને કોઈ મારે નતો, મને નહોતો તો નથી દેખાતું. તમને શું એ ઢોલ મારીને ગાળ લાગે છે એવું કે ઘણી વાર હતો સાત દાળ કકડાટ કકડાટ કકડાટ મોડા મોડા પર ડીએલ ચોકડી ફરતા એમ તો ફરતા હોય. અરે મોટા મોટા અફસરો છે ને તમારા જેવા અફસરો, મોટા મોટા ત્યાં જેટલો અફસરો ત્યાં છે કોટમાં નીકળે ને તો પેલા તો ગાડીઓ નથી આવી જાય જાય ને ગાડીઓ વળી ક્યાં હતી પેલા, તો પછી બહાર નીકળીને અહીં સુધી આવે ને પછી મેં વાપસ ચાલુ ના લાયક છે મોડે બોલું છું કઈ જશે મનમાં રાખવાની ચીજ નહી, જે મનમાં મનમાં વિચારવાનું તે બહાર નીકળી જાય છે. બને ખરું વહેલું કઈ જતા માણસ હતો મનુષ્ય તરીકે જન્મ આવડો મોટો કેજો પરિવાર નથી બોલાય. એટલે અત્યારે અમે બે એ મારે ત્યાં આવેલા ત્યારે અષ્ટવક્ર ગીતા એની ચર્ચા સંસ્કૃતમાં કરતા હતા, એટલે મને ક્યાં જવું છે, મેં કીધું દાદા ભગવાન તો હું આવું, મેં ક્યાં ચાલો એટલે એ અનુસંધાનમાં કે ભાઈ બધું તારામાં છે તું હું કામ બહાર ખોળો છે એ પ્રશ્ન આપો. અષ્ટાવક્ર ગીતા ની ચર્ચા હમણાં એમને ત્યાં થયેલી એટલે એના અનુસંધાન માં પૂછે છે કે બધું તારામાં છે તું બહાર ક્યાં ખોળે છે, બસ એટલી જ વાત છે. એટલે શું કહેવા માંગે છે એમ, બહાર હકીકત માં કોઈ વસ્તુ છે જ નહીં, બધું તારી પાસે. આ તો રાજા નો છોકરો આ ચક્રવર્તી રાજા હોય સખંડ નો અધિપતિ, સખંડ નો અધિપતિ દુનિયાનો રાજ કહેવાય ચક્રવર્તી રાજ કહેવાય, એનો છોકરો હોય અને નાનો હોય બધા મા બાપ બધા મરી ગયા, પાંચો નો હોય મા બાપ મરી ગયા ને એવું તેવું થયું છોકરાને કોઈ ઉઠાઈ ગયું ત્યાંથી શું રાજનગરમાંથી બીજા છોકરાઓ રાજી ગાડી પર બેસે પડી એ છોકરા ઉઠાઈ ગયેલો હતો તો એની ખબર ના પડી ઉઠાઈ ગઈ પછી છોડી દીધેલો, એટલે પછી આ પોતે કોણ છું એનું ભાન એને ખબર નથી. તો એટલે જેની મજૂરીએ જાય 5 રૂપિયા માગે કે ઉકેલા ખોલે. એવું કહ્યું કે એ છોકરા અહીંયા તું તો રાધા નો છોકરો આવતી કરું છું, મને કહેશું તો દુઃખીઓ માંથી કે લે રાજા નો છોકરો એને ખબર જ નથી તારે. સર્ગે તો પારગનું સુખ છે કે શું કે છે બહાર ચૂકવામાં નથી. સ્ત્રીઓમાં સુખ હોતું હોય, આ ગટરમાં સુખ હોય, સ્ત્રીઓમાં સુખ હોય. આ ગટરમાં પેસી અંદર બેસીને અંદર વાત હોય જવાનું છે આરામથી, તો સ્ત્રીઓનું સુખ હોય. સ્ત્રીઓનો દોષ નથી, નો દોષ છે. શું સ્ત્રીઓનો દોષ કોનો દોષ? એ વિષય જયારે દ્રષ્ટિ છે, વિષય દ્રષ્ટિ તેનો દોષ. એ દ્રષ્ટિ તારે ખરાબ છે. આ બહાર કયું સુખ છે? હું પૂછો તમે તમે જો ઈશ્વરના પુત્ર છીએ, ઈશ્વરના પુત્ર છીએ, તો બાપ હંમેશા પુત્ર ને પોતાના વારસામાં આપે છે વસ્તુ, સારામાં સારી વસ્તુ આપે છે. તો ઈશ્વર એને આ અજ્ઞાન અને ફફા મારવાની વૃત્તિ શું કરવા આપી અમને? એ પણ માનતા નથી એવું. એમ કે છે કે આ તો બધા ઈશ્વરના પુત્ર છીએ, એટલે ઈશ્વર બાપ થયો. ઈશ્વર શું પણ આપણો બાપ? આપણે બાપતા હતા તો એ બાપ. આપણે બીજા બાપ કરીને કામ શું કરવાનું? એટલે બાપ કરવાના. ઉત્પત્તિ કરતા એટલે એ ઉત્પત્તિ કરતા એટલે બાપ જ ગણાય. ઉત્પત્તિ કરતા એટલે બાપ જ ગણાય. ઉત્પત્તિ કરતો હોય તો આપણે એને આખી જિંદગી ઉપકાર માનવો પડે ને. આપણે બોક ના થાય ને આપણું કોઈ દાડો લડે એને કરતો એ પણ ઉત્પન્ન, એનો પણ કર્યો ઉત્પન્ન. ભગવાન પણ ઉત્પન્ન કર્યો. ભગવાન ઉત્પન્ન થતા નથી ને, એને જગત ઉત્પન્ન કર્યું છે એવું ને? એ ઉત્પન્ન નહીં થતા પણ એને જગત ઉત્પન્ન કર્યું. ના, એને ના કરે એવો નથી, કુંભાર નથી. આ તો લોકોની માન્યતા રોંગ માન્યતા છે. દિલીપ રામ દિલીપ છે. શું હકીકતમાં જાણવું છે? વાસ્તવિક જાણવું છે મારે કે લૌકિક જાણવું છે? વાસ્તવિક. લૌકિક જાણવું છે કે વાસ્તવિક? વાસ્તવિક જ આપણે લૌકિક ને આવી જરૂર છે. વાસ્તવિક જ. એટલે ફોરેનર સાયન્ટિસ્ટ અમારે ભેગા થયા તો અમારે કહે છે ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. અમે બધ માણસો માનીએ છીએ. તમે આજે તમે ના કહો છો, એ તમે ના કહો છો ગોડ ઇઝ ક્રિએટ નોટ ક્રિએટર એવું તમે કહો છો. જો વાત તારે સમજવી હોય તો ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, by Muslim viewpoint, not by fact. Like our Christ fact janta na da. Christ yaad avunit vera se, avunit vera se, kella se? Gadi jan na? Pandar. Pandar. E pandar mo agri kao subari kata mo. Sabha te aramu ganta rish mo laga. Dari? Abun na na ganta mo. 15 ગણીએ 15 તો અનુભવ તો તેને જ આવે ને. તો ક્રાઇસ્ટ ભગવાન આટલું જાણે છે બરોબર, અને તે કરેક્ટ છે, બિલકુલ કરેક્ટ છે. શું કહ્યું? બીજું આગળ ઘણું જાણવાનું બાકી જ કર્યું. મારે ક્રાઇસ્ટ બધું જાણવું લાગે. ક્રાઇસિસ બધાને ક્રાઇસ્ટ હજુ પુનર્જન્મ નથી જાણી છે ક્યાં કરે. બધું ઘણું જાણવું લાગે. આ સમજાય ને? એટલે પછી મારે કહે છે તો હુ ઇઝ ક્રિએટર? કે ક્રિએટર નો અર્થ કુંભાર થાય. અમારે તો શું થાય? અમારા કુંભાર કુંભાર તો બહુ વાસ્તવિકતા શું છે? રિયાલિટીમાં ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. શું છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. ભગવાન દરેક માં ભગવાન રહેલો ખરો? તમે કયા ભગવાન આપણે ઘરમાં લે? ભગવાન ધર્મ બાબા પાલે, ભગવાન તો ભગવાન નો ધર્મ થયો, નહીં તો આપણો ક્યારે ધર્મ થાય? મા બાપની દ્રષ્ટિ આપણો ધર્મ થયો છે, અને ભગવાનની દ્રષ્ટિ આપણો ધર્મ થયો નથી. આપણે અવિનાશી હતા, કેવા હતા? સનાતન હતા. સનાતન નો ધર્મ હોય કોઈ પણ ચીજ સનાતન ની ધર્મ હોય કરો તો તમે સનાતન છો. આ તો તમને મા બાપ કેટલો જન્મ થયો એ તો તમારે ભ્રાંતિ સ્વરૂપ છે. શું છે? પ્રાચીન સ્વરૂપ નથી આ. એટલે ભગવાને કશું કર્યું નથી આપણું. અને ભગવાને જો દુનિયા બનાવી હોય, મેં એમને પૂછ્યું બધું તો કઈ તારીખે બનાવી છે એમ પૂછ્યું, કે તારીખ અમે જાણતા નથી પણ બનાવી છે એવું લાગે છે ને તમને? એવું લાગે છે ને તારીખ નથી, તમે જાણતા જ તારીખ મળે નહીં. અમે તારીખ જાણતા નથી માટે અનાદિ કહીએ છીએ. હા, તો તો અનાદિ. હા, અને અનાદિ ને ભગવાન તો બનાવનાર ના કહેવાય. હા, અનાદિ ચીજ છે, એને બનાવનાર ના કહેવાય. શું કહે? બનાવનાર રક્ત ની બિગિનિંગ થાય. શું થાય? અને બિગિનિંગ થાય એટલે એન્ડ આવે. આ તો અનાદિ અનંત છે. શું છે? એટલે આનું બિગિનિંગ થયેલું નથી, એન્ડ આવવાનું નથી. એટલે ભગવાને બનાવેલી ચીજ નથી. વર્લ્ડ ઇઝ પઝલ, ઇટસેલ્ફ પઝલ. આ જોઈને કહું છું, આ જોઈને કહું છું, એમાં સજે ચૂક ના આવે. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઇન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ પોઈન્ટ, વન થિયર પોઈન્ટ. એટલે પછી પાછો ભગવાન બીજી જગ્યાએ એક જણ કહેતા હતા, ભગવાન ક્રિએટર હોય તો ભગવાનને કોણે બનાવ્યો? પછી ભગવાને આ બધું બનાવ્યું, ભગવાને કોણે બનાવ્યું? એ તો તે લોજિક વાળા પૂછતા હતા. લોજિક વાળા શું પૂછું? કેવું? ભગવાને આ બધું બનાવ્યું, ભગવાનને કોણે બનાવ્યું? એવું લોજિક વાળા પૂછે છે. એનો જવાબ આપવો પડે? ના પોકડે, ના પોકડે. ચાલો, શું કરવા? જે એક વસ્તુ અનાદિ, એક આદિ માની, એક આદિ માન્યા પછી પછી એનો આદિ ક્યાં છે? તો એ તો અનાથ થતા હોય. પછી એક આદિ માન્યો એટલે ફરી એનો બાપ કોણ, એનો બાપ કોણ, એ પૂછવાની જરૂર નથી. ભાઈ એ પેલો બાપ છે, પછી એના પછી પેલા કશું નથી. ચાલો, એ આપણે માનવાની જરૂર નહીં એમ ને. હા, પણ હવે ભગવાન જો બનાવ્યું એમ કહીએ તો મોક્ષ હોય ખરો? કોઈનો મોક્ષ થાય ખરો? થાય. એના ઈચ્છા ઈચ્છાથી થતો થયું હોય તો એ ઈચ્છાથી મોક્ષ પણ થાય. એની ઈચ્છાથી મોક્ષ પણ થાય. કોને? ભગવાનની. ભગવાન ઈચ્છા ના હોય, ઈચ્છા વાળા જુગારો કહેવાય. કોઈ પણ જાતની જયારે ઈચ્છા છે એ જુગારો કહેવાય, ભગવાન ના કહેવાય. નહીં તો મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ શરંતિ. આમ આમ આ જે આખી ગીતા છે ને, આ ઉપદેશ કોના કોના માટે છે? કરે એ એમાં સુકું લખ્યું છે. હા, લખ્યું છે. પણ જીવ તરીકે તમારો નંબર લાગે છે? કોનો? મારો? મારો નંબર? ના, એમ નહી, એમને લખ્યું છે કે આ ગીતા લખો, એક કાગળ પર લખો, હજારો માં એકાદ એના શું લખશે? લખો મનુષ્યનામ સોસ રહી છું. બરાબર, આ ગીતા હજારો માણસ વાંચશે, તેમાંથી એકાદ સુલત ને પામશે. સુલત એટલે પંડિત યાદ. પંડિત જે યાદ કરવો છે એમાં બધા જ પંડિત, એમાં મતભેદ વગર એકાદ એક એક થાય સમજવામાં. પંડિત અર્થમાં બીજા એવા હજારમાં હજાર પંડિત અર્થમાંથી એવા ભેગા થયા હજાર, તેમાંથી એકાદ સૂક્ષ્મ અર્થ ને પામે. સૂક્ષ્મ અર્થ ને પામે. પછી એવા સૂક્ષ્મ અર્થ ને પામનારા એવા જળ હોય, તેમાંથી એકાદ સૂક્ષ્મ તર ને પામે. અને છેલ્લું દાદા સૂક્ષ્મ તમ. હા, એટલે હું કહું છું એકાદ સૂક્ષ્મ તરને પામ લગ્યું ના આવે. વિકાસ સૂક્ષ્મતર ને પામે એવા હજાર સૂક્ષ્મતર વાળા હું જે કહેવા માંગુ છું એ સૂક્ષ્મતર ને પામે. હું જે કહેવા માંગુ છું બે શબ્દ કહેવા માંગુ કેટલા હિન્દુસ્તાનમાં સેવામાંથી આ નંબર કેટલો લાગે અને પોતાનો નંબર લાગે વગર કરે ગીતા ટીકા લખનાર ને કોઈ નિહાળી નથી. શું કહ્યું? હું બધા ટીકાઓ લાવો બધાને કહેલું આ તો આમ છે આમ છે. શું કહ્યું? લાગે એ તો જે કૃષ્ણ જેવો હોય જે કૂદકો કૃષ્ણ હોય તે જ આવે હિસાબ. આ તો હિસાબ ઘટતા છે કે ના ગળે પંડિતજી? આ ગુડાકા લગાવે ને હજારો માંથી બે પડે નહી. હજાર માંથી કોઈ પણ એક જેને જેને જેને જ્ઞાન થયું હોય એક જણને જેને થયું હોય એની તો ફરજ છે ને કે બીજાને સાથે આનું ઉપદેશ કરવાનું. એ કરેક્ટ ઉપદેશ કરે ને આપણને ખરો ઉપદેશ એ કરે કે નહીં? અરે સમજે તો હું જ્ઞાન તો અમે એમ કે છે કે હજારો માં એકાદ જો બરાબર સમજે તો એ પછી બીજાને ઉપદેશ કરીને સમજાવે ખરો ને? ના પણ એ સમજાવે તો પંડિત યાર સમજાવે. બીજું શું સમજાય? કૃષ્ણ ભગવાન શું કે છે એ વાત બધા ખોટી સમજ્યા છે. મારે આ બધું પોતાની ભાષામાં સમજી ગયા અને માની લીધું કે આમ થઈ ગયું. અમને એક અક્ષરે હતો નથી, એક અક્ષરે ગીતાનો સાથો સમજ્યા નથી લોકો. અને મનમાં અહંકાર કર્યા કે હું જાણી બેઠો. જાણી એમ કહેવાય કે ઠોકર ના લાગે. પ્રકાશ હોય તો ઠોકર લાગે ને? અંદર છોકર વાળો સાથી કરી જોયો નથી એવું તમને કેવું લાગે? છોકરો લાગે એટલે પંડિતજી એવું કહેવા નથી મારે. કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે એ જુદું જ કહેવા માંગે છે. ભાષા તરીકે હું તો બોલવું પડે, હું બોલવું પડે, આ વાતો મારી બોલવી પડે. પણ એ શું કહે છે કે મને સમજ છે નહીં કોઈ હું શું કહેવા માંગુ છું. કારણ મારે બધાને કેવું છે. કોને કેવું છે? એકલા જ્ઞાનીઓ એકલા નહીં કેતો. જો જ્ઞાનીઓ એકલા કેતો તો હું કહી દે કે કોઈ ક્રિએટર નથી અને બધું આમ છે એવું જ કહી દે. મારે તો અજ્ઞાનીઓને બધાને કેવડો બધાને સમજ પડવા એટલે મારે ભાષા એવી લખવી છે કે બધા પોત પોતાની ભાષામાંથી દોહન કરી દે. આપ સમજ? એટલે તમે જે ભાષામાં દોહન કરો એની મૂળ લેંગ્વેજ નથી. શું કહ્યું? મૂળ લેંગ્વેજ માટે પણ અમારા આપણા અમારા જેવા એ તો જ્ઞાનેશ્વર જેવા જે સમજાવે છે જે તે પ્રમાણે માન્ય રાખીને આગળ અમે ચાલીએ. બીજું શું? જ્ઞાનેશ્વર જેવા જે યોગી છે થઈ ગયા એમણે જે જ્ઞાનેશ્વરી લખી, શંકરાચાર્ય જે શંકર ભાષ્ય લખ્યું એમાં થોડો ફેર ખરો, નહીં એવું નથી. પણ જ્ઞાનેશ્વરી ગીતા છે એમાં ઠીક લાગ્યું, એકંદર પ્રવચન ઠીક લાગ્યું. એટલે એના અનુસંધાનમાં આપણે આગળ ચાલીએ અમારા જેવા. હા આમાં કોની ગીતા કેટલી લખે તે લખે છે? તેમાં કોની કોની બરોબર નહીં માર્ગ આપવા જવાની એવી કોની? હું ના કહું કશું, હું ના કહું. માર્ગ આપવા જેવી માર્ગ તો પરીક્ષક આપે. પરીક્ષામાં બેઠો હોય એનો માર્ગ આપે. માર્ગ આપવા જેવી કોની? તમે કહો, તમે માર્ગ આપો, તમે માર્ગ આપો છો ને જેટલા હું તમને વર્ણન કરી દઉં કે શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય આ બધાની છે. એવી રીતે અરવિંદ ની છે, રાધાકૃષ્ણન ની છે, વિનોબાજી ની છે, જ્ઞાનેશ્વર ની છે. કોઈની એકાદ જણ ના ગીતા થી પાંચ જણને જો ઠંડક કાયમ ની ભરી ગયું હોય એવી કોઈની ગીતા દેખાડો કે તમારે જ બતાવવાની, તમારે અમને બતાવવાની. તપાસ કરો કે ભાઈ એ આ બધી ગીતાઓ છે નથી એ પ્રકારની. એમાં શંકરાચાર્ય ની ગીતા થી પાંચ જણ ઠંડા પડ્યા તો સંસાર દુઃખો ગયા છે એવું બધી ગીતાઓ ગીતામાં ગીતામાં છે. લોક લોકમાં છે, જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વરમાં છે. જ્ઞાનેશ્વર બધું નહીં કર્યું તમે એક કડી મૂકી, એક કન્ડિશન કે પાંચ જણા ઠંડા પડ્યા, બીજી કઈ રીતે અમે માપીએ, તમે નહીં પડ્યા, પછી હું માર્ક મૂકી દઈશ. પેલા એની કન્ડિશનો આપી દીધી. બધી ગીતાઓમાં કોની કોની છે તો બરાબર છે, એના માટે કન્ડિશન બતાવ માપવા માટે. એક તમે કહ્યું કે ભાઈ આમાં પાંચ જણને ઠંડક વરી દુખો ગયા, હવે એવું બીજું બતાવો, પછી હું નક્કી કરીશ. એટલે કસોટીઓ કહો કે આ કસોટી, આ એક કીધી તમે. આ મહાત્મા ને એકવીસ ઠંડક થઈ હોય મારી પાસે આવી ઠંડક જોઈ લો કહ્યું તો વસ્તુ છે તે વસ્તુમાં વસ્તુ નથી, ખાલી વિકલ્પો જ છે. આ બધા પોતપોતાની સમજણના શું કહ્યું, બરોબર. આમાં એક કોઈ શબ્દ નિર્વિકલ્પ નથી. શું કહ્યું, ઠંડક પડી જાય. આમ જો બરફ થી ઠંડક ન થતી હોય તો બરફ કહેવાય. શું કહ્યું, એટલે આ ખોટું નથી. આ બધા સ્ટેન્ડર્ડ વાળા માટે છે, તેને માટે આઉટ ઓફ સ્ટેન્ડર્ડ નો માલ નથી. આ સ્ટેન્ડર્ડ માટે બરોબર છે, એમની જ્ઞાની છે, એની કિતાબ બરોબર છે, બરોબર છે, સ્ટેન્ડર્ડ માટે સંસારમાં ધીમે ધીમે ક્રમે ક્રમે આગળ વધવા માટે, ત્યારે માટે આઉટ ઓફ સ્ટેન્ડર્ડ શું હોય, કેમ વાસ્તવિકતા જોઈએ, કેવું જોઈએ. બે સ્ટેપ, એક સાથે રિલેટિવિટી અને એક રિયાલિટી વાસ્તવિકતા. સમજ ને, આ રિલેટિવ માટે બરોબર છે. આ બાપક આવે એટલે ક્રમે ક્રમે વધે, પગથિયા વધે. ખોટું બન્યું નથી પણ વાસ્તવિકતાની દ્રષ્ટિએ આ બરોબર નથી. શું કહ્યું, વાસ્તવિકતા. તો એટલે કૃષ્ણ ભગવાન જ્ઞાની એ હું જ છું અને એ જ્ઞાની એ મારો આત્માસ્તર હું જ છું, અને એ હોય તો આગળ વાસ્તવિકતા મળશે. ચાર પ્રકારના માણસો વગેરે મને એમ કરી, જે માગો એ મળશે, જે માગો એ મળે. મોક્ષ જોઈતો મોક્ષ એ આપે, કારણ કે એનો પોતાનો થયેલો હોય, થયેલો હે આપે. જો અને થયેલો એ ટીકા શું કરાવે, ટીકા સારું કરે ના, ન કરે, ન કરે, માર્ક્સ આપી દે ખાલી. શું કરે, માર્ક્સ આપે કે નહીં, ના નહીં. આ ટીકા કોણ ઉઠી કરે છે, બુદ્ધિ સારા માણસ તો બધી બરોબર ક્યાં સુધી, અને બુદ્ધિ રહી છે ટીકા ના કરે. અમે બુદ્ધિ રહી છે, અમારે બુદ્ધિ ના રહી. કૃષ્ણ ભગવાન બુદ્ધિ નથી, મહાવીરમાં બુદ્ધિ નથી, અને બુદ્ધ ભગવાન બુદ્ધિ હતી. બુદ્ધે ભગવાન બુદ્ધિ હતી, આગળ એક પગ થઈને એટલે પાછા શૂન્ય માંથી સર્જન માં આવશે. શું કહ્યું, અત્યારે તો બુદ્ધ ભગવાને શું કહ્યું કે આત્મા ચડી જ છે. શું કહ્યું, સર્વમ ક્ષણિકમ. એ ક્ષણિક કયા એટલે હિન્દુસ્તાનમાં એમને માટે સ્થાન રહ્યું નહીં, કારણ હિન્દુસ્તાનમાં બે મહાન ધર્મો, એક વેદાન ધર્મ, વેદાન માર્ગ અને એક જૈન માર્ગ, બે માર્ગ બંને સ્વીકાર કરતા નથી. આવું ક્ષણિક ભાઈ કેમ, આત્મા સનાતન વસ્તુ છે. શું છે, જૈન અને વેદાન બે સ્વીકારે કરેલો. શું છે, એમને ક્ષણિક કહ્યું એટલે એમને અહીંયા અહીં તેસર ને ત્યાં પછી હરિજનો એક બાર સ્વીકાર્યો હોય એવા કીધું છે. હરિજન કહ્યું આ લોકો વેદાંતા કહેવા નથી ને, અમને ધર્મ અપાય નહીં એટલે હરિજનો કહેવા એમાં પહેરી ગયા. શું, અને પછી બહાર થશે શું, બુદ્ધ ભગવાન બુદ્ધ ખોટા બધા બુદ્ધ બુદ્ધ ભગવાન માં એટલે બુદ્ધિ ના છેલ્લા લેયર માં હતા. ક્યાં હતા, બુદ્ધિ નો જે છેલ્લો સર શું શું ઓળખ્યું બુદ્ધ ભગવાન તે કહું. આ મનુષ્ય સામાન્ય મનુષ્યો મનના ફેરમાં ફર્યા કરે છે. શું ફર્યા કરે છે, મનના લેયરમાં. બુદ્ધિના લેયર તો પડ્યો પકડ્યો જ નથી એને, મનના લેયરમાં ફર્યા કરે. મનના લેયર પૂરા થઈ જાય એટલે ચંદ્રમા, મનના લેયર ચંદ્રમા ના લેયર બધા પૂરા થઈ જાય એટલે સૂર્ય ના લેયર એટલે બુદ્ધિ ના લેયર શરૂ થાય. પછી એમાં એ બુદ્ધિ એ કઈ ઘણું ખરું સંસાર બધો ઘટી ગયો હોય, શું કહ્યું બુદ્ધિના લેયર માં ફરતા ફરતા ફરતા ફરતા ટોપ ઉપર આવે, બુદ્ધિ લેયર પૂરો થયા થાય ત્યારે એક જ પગથી બાજુ મૂકે એટલે અબુદ્ધ લેયર આવે. કેવું જ્યાં બુદ્ધિ ખરાબ થઈ ગઈ હોય એટલે અમારું સેન્ટ બુદ્ધિ ના હોય, બુદ્ધિ ના હોય ને. એટલે ઘણા આગળ થતે આ બુદ્ધ ભગવાન તે અટકી ગયા એટલે ક્ષણિક આત્મા એમની તે બીજો અનુભવ થયો. હવે બુદ્ધિ મહાવીર અને આ બુદ્ધ બે સમકાલીન કહેવાય, શું કહેવાય સમકાલીન. એક બાજુ મહાવીરને બેહારીએ અને એક બાજુ બુદ્ધને બેસાડીએ અને ગામમાંથી ત્રણ ચાર માણસોને એકને આમ પરું ધરતું હોય, એક ગઈગળમાં ચડાય કયા કરતો હોય, એક જૂના હસતા પીના પેલો હોય, તો ખબર પડે ને એવા ચાર પાંચ દર્દીઓને લઈને આમ જતા હોય ને તો લઈ જનારા દર્દીઓ અને લઈ જનારા બે જાય છે તેમાં આ બે જણને વગર લેવા દેવાના પોતે વેપાર મારે છે. શું મળે છે પેલા એમને રસ્તે જાય એ દર્દીઓને ઘરવાળા દવાખાને લઈ જાય છે, ચા ધોનારા વચ્ચે સપડાયા. શું થયું કોણ કોણ જુએ છે? મહાવીર અને બુદ્ધ. બુદ્ધ બે જણ જુએ છે. બુદ્ધને તો બહુ દુઃખ થવા મળ્યું, આ દુઃખને એટલું બધું દુઃખ થવા મળ્યું, એટલું બધું દુઃખ થવા મળ્યું. મહાવીરને પૂછ્યું કે સાહેબ તમને કયા અસ્વસ્થતા નહીં થતી? પેટમાં પાણી હાલે નહીં છે તમારી માનસ નહીં છે તમને બહુ થતી નહીં ને સર, બુદ્ધિ તો બહુ અસર થઈ ગઈ છે. શું થાય બુદ્ધિ ગઈ ને, બુદ્ધિ હોય ત્યાં સુધી દયા હોય. શું થાય બુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય શું હોય દયા, અને દયા હોય એટલે દયા એટલે શું આ લોકો દયા કરતા નથી, અમારા દુઃખ જોઈ અને જે પોતાને દુઃખ ઉત્પન્ન થાય છે એ દુઃખ મટાડવા માટે દયા કરે છે. અમારું દુઃખ મટાડવા માટે નહીં, પૃથ્વી કરે તો દયા પોતાનું દુઃખ થાય મટાડવા આવે દયા કરે લોકો. તમને સમજાઈ ગયું વાત? હું શું કહેવા માંગુ, અમારું જે દુઃખ થયું એ દુઃખ મટાડવા માટે પોતાનું દુઃખ થાય, એ દુઃખ થાય છે એ દૂર કરવા માટે દયારૂપ ઔષધ, દયા એ ઔષધ એનું. એટલે પછી તેને મટાડવા જાય સમજો ને, કારણ મારી નામ દયા હોય ને, જ્યાં દયા હોય ત્યાં ક્યાંની પણ નિર્દયતા હોય. શું હોય એ દ્વંદ્વ ગુણ છે, જ્યાં દયા હોય એ 99 દયા હોય તો પણ એક ટકો પણ નિર્દયતા હોય. શું કહે એક દ્વંદ્વ ગુણ છે એ બુદ્ધિ દેતા હોતી હોય આ દયા. શું બુદ્ધિ ખલાસ છે પછી જ્ઞાન પ્રકાશ હોય. કેવું હોય અને બુદ્ધિ લિમિટેડ આવી છે, અમુક લિમિટ પણ આવી છે અને જ્ઞાન તો અનલિમિટેડ હોય. એટલે બુદ્ધિને બુદ્ધ મહાવીર જેમ હતા આ દયા હતા તો મહાવીર કરુણા હતા. ચાલો પાછલા કરુણનો ઉદય એ છે જો આ ભોગી રહ્યો છે પણ હવે કંઈક સારા વિચારોને નવે થતી સારું કઈ હિસાબ બધે તો સારું સમજે તો ખરું. એટલે સારું બળ કેમ વધે એવો એ પ્રયોગ કરે. કેવું હું તો ભોગવી રહ્યો તારો હિસાબ છે. અને એ પેલો હિસાબ ને એમ દે આવે હા, પણ વાત ખરી છે હિસાબ પર દયા હોય નહીં તો કરુણા તો હોવી જ જોઈએ, કરુણા ના હોય તો દયા હોવી જોઈએ, પણ એમ તો હોવું જ જોઈએ. ત્યારે અત્યારે શું થઈ ગયું કે કેટલાક લોકોને કર્મના ઉદયથી છે એના કર્મ ભોગવી રહ્યો છે, મિશ્ર થઈ ગયા હુનાથવા ભયંકર ગુનો છે, કર્મ ભોગવી રહ્યો નહીં. તમારે કહો તો કરુણા ભોગવી સામાન તમારે કહો જોઈએ શું કરું, અને કરુણા તમારે થયું દયા હોય જ તમારી પાસે, પણ તમે દયામાં અવરોધ કરીને નિર્દેશ થઈ ગયા શું કરું, અરે તમે દયા છે તમને સદા નિર્દેશ આવશો આવો શું, એટલે દુરુપયોગ ના કરવો જોઈએ. કોઈને દુઃખ થાય ને તો આપણે વિવેક બને એ પોઝિટિવ પરિસ્થિતિ જો એના કરના ઉદય ભોગવે છે એવું આપણે જ ના કહેવાય એવું બને છે ને, તો તમે હબળામાં આવે પંચ દરસ છે એનો પણ એવો એક પંચ છે ત્યાં વૈષ્ણવ દયા અને આ તો કર્ણા ઉદય ભગવ કેવું કે બોલ્યું ભાઈ ગુવાજી દયા આવી વૈષ્ણવ હતા ને, ગુવાજી દયા આવી વાકડા ઉપર શું થયું એમને જ થતું બધું દુઃખ એટલે એમને દુઃખ મટાડવા માટે આ ઉપાય એમને જે જડે એ કર્યો ગોળી મારીને મારે લોકો એ કહ્યું ગોળી મારીને ખરાબ છે ને એટલે એમ દુઃખ મટી જાય છે મારે માર્યો પણ આ તો લોકો જવાબ લેનાર હોય ને મોટા માણસ નો જવાબ લે ને નાના માણસ નો જવાબ ના લે આપડે કોઈ આદિવાસી માર્યું હોય તો કોઈ એને પૂછાય રહે જાય ગોધીજી મારે જવાબ પૂછા રહ્યા લોકો એટલે જઈને સાધુ ઉપડ્યા હતા સાહેબ આપ મોટા માણસ ને આ શું કરી જાય એ ગાંધી સપડા એક વર્ષ આ શું બધા શ્રી ભાઈ પાછી હું આનું અમું કરવા ગયો એટલે પછી ગાંધીજીને ખુલાસો આપ્યો કે બહુ દુઃખ થતું હતું એટલે એને દુઃખમાંથી મુક્ત કરવા માટે જ આવું કરવું પડ્યું, નહીં તો ના કરીએ ને શું કહ્યું એને શિક્ષણ તો મારીએ જ નહીં કહેતો એવા સમજ તો ભૂલ તો આપડા ફાધર ને ખુબ દુઃખ થતું હતું આપણે ગોળીબાર તો હો આપણા ફાધર ને ખુબ દુઃખ થતું તો ગોળીબાર કરવો સપડાય ચાલો હરમન સપડાયો ના કેવાય શું બોલાય તમને કેમ શું જવાબ આપીએ જવાબ શું આપીએ પંડિતજી આપણે કોને કોનો જવાબ આપવાનો એ પૂછવા આવે તો હું કહીશ કે એ પ્રશ્ન મને ના પૂછો તમે તમારો અંતરાત્મા કહેતો હોય કે તે પ્રમાણે તમે કરો મને પૂછવા આવે તો હું તો એવું કહું કે તમારો અંતરાત્મા જેવું કે એવું તમે કરો ના કહું કોણ પૂછવા આવે તમારા બાપાને આ પ્રમાણે બાપાને તમે ગોળી મારો તો તમે તમારા બાપને પણ ગોળી મારો એવું જો મને પૂછવા આવે તો હું એમાં કહું ના એ તો તમે તમારું કહું તમને અંતરાત્મા આવશે કરો પણ પેલા એ મારી દીધી હવે પેલા પેલા પૂછે જઈને સાધુ કે ભાઈ તમે આ ગોળી કેમ મારી એના દુઃખ મુક્ત કરવા માટે તમારા આપણા ઘરે કાકા ફાધર હોય તે આટલું ભયંકર દુઃખ છે તો આપણે ગોળી મારીએ ના મારીએ તો આવું શા માટે તમે આ કાયદો હાથમાં લીધો શું કર્યું બરોબર કાયદો હાથમાં લેવાય કાયદો હાથમાં લીધો ને કાયદો હાથમાં લીધો કે કાયદો આપણું લીધો કાયદો આપણું લીધો છે વાત બહુ સૂક્ષ્મ છે જે કુદરતનો કાયદો છે એ હાથમાં તો ના જ દેવો ગોરી મરે ને એને ગોરી મરે, આપણે એને દુઃખ ના થાય તો બતાડો, દવા કરો, એની પાસે સેવા કરો, કરો જેમ ભાગની કરી છે એવી રીતે. જો ગાંધીજી તો કરે ને કરતર જ અંદર રૂમો બોલાવી કે ભયંકર ભૂલ થઈ ત્યારે તમે કોઈ એક તમે આપણું લોક કહેશો શું કહે સરળ થઈ ગયા પછી હશે પંદારામાં સરળમાં બહુ પસ્તાવો છે ક્યાં હોય એક જ શબ્દ પેલા એ લોકો કહે કે સાધન તમે મારો બરોબર ના મરાય શું કહે એવું જો આપણે દાખલો બધીએ ને તો દુનિયા ઢાલી પડે એવું બંધ રાખવું આપણે આ બુદ્ધિ ને બંધ રાખવું શું કહ્યું અમને આવું આવડે આવું બોલતો અમને આવડે એટલે ઉતારો મારે ના પેપર માં આવે શું લોકોને જોયતું હોય ત્યારે કેટલાક ગાંધીજી નું અવળું ચિત્ર ફેરવું એવા કેટલાક પૈસા જોઈતું હોય એમાં ટેસ્ટ આવે છે લોકોને. અરે પણ જે માણસ આખી જિંદગી તમારા માટે ચાલી છે તેના માટે જરાક તો ઢોક હોય એની ભૂલ થઈ હોય તો ઢોક વાત શું વાંધો શું પણ એ વ્યવસ્થિત ને આધીન થયું હશે ને ભૂલતા વ્યવસ્થિત ના આધીન થયું છે ને આધીન છે વ્યવસ્થિત ને પણ તમે હો તો શું જવાબ આપો એનો બરો તમે હો તો શું જવાબ આપો બરાબર જવાબ તો આપવો પડે ને બરાબર જૈનોને હા મહારાજ ને જાણ હું કરું ને એને કરું તું કઈ ખોટું છે બહુ મોટી ભૂલ થઈ છે તમે કોઈ તમે કરા ત્યાં બરોબર કરવું જ નહીં બને તમે આવું બને નહીં માનવા તો ના કરું આવું મારે ખ્યાલમાં જ આવી જાય એટલું મેં હા ચક્કર અમારતું છે કે અહીં ના આમ હોય અહીં ઘટે નહીં આમ જ્યાં જે ઘટે ત્યાં એટલા ચક્કર હોય જ નહીં બધું ભાગી ને છે બીજા સાહેબ કહે ને બીજા લોકો સલાહ આપી છે ચડી બેઠી એની પર જો એમને પોતે આત્મનિરીક્ષણ કર્યું હતું ના કરે બીજા લોકોએ સલાહ આપી કે આમ કેવડું મોટું કાર્ય પછી પેલા લોકો પાછું કહ્યું તો ગાંધીજી કે એમ માનો ફાધર નું નામ મારું એ તો મારી અમુક ભૂલકાળ લાગણી લીધે પણ અને મેં માર્યો તેથી અમુક નુકસાન શું થયું એ કહો કારણ કે તમે માર્યા ને એ વાપરો કલાક બે કલાક બે દિવસ ને પાંચ દિવસ ને એના જે પાત્ર નો ઉદય છે ને એ પૂરો ભોગવી દે બિચારો શું થાય જેલ ગઈ જેલ પણ ભોગવી લે ફરી જેલ ઉભી રાખી તમે કાચી જેલ પડાવ્યો તમે સમજો ને એ સમજી ગયા એ સમજી ગયા કાચી જેલ છોડાયો તે બધું સમજી ગયા હા પંડિતજી વાતો કરજો સુરતી આપણે બધા એક જ છીએ આપણે જરાય જુદી નથી આપણે હું કોઈ મતનો નથી કે કોઈ ને એનો નથી શું બધું કાલે પ્રોફેસર આવ્યા પ્રોફેસર આવ્યા બધા કાલે એના પ્રશ્નો જેવા પોતાની ઉપર જ બધા પૂછ્યા છે એક પણ બાજુ નહીં પૂછે કે પ્રશ્નો નું શું હતું ને ગીતા નું શું હતું એને બધું પોતાની ઉપર જ લેલે કરી અલગ થયેલું માણસ હતો ને દાદા નું નામ અંબાર મેં કે દાદા નામ અંબાર આજે ભેગા થયા એક બે પ્રયત્ન કર્યો પણ સરસ પ્રશ્નો પૂછે ને એ પ્રશ્નો પૂછ્યા મને જસુબીભાઈ ઇન્ટરવ્યુ કરતા કારણ મને સંભળાય કર્યું ને કે જસુબીભાઈ કે મને કે એટલે પછી એને બે ત્રણ વખત કહ્યું કે તમે અત્યારે મારી પર શું કર્યું કે છે આજે હું આપું છું એટલે એના વારગડી મનમાં સારું હું આખો જ મારો ખલાસ થઈ ગયો આખો જ ખેંચી દઉં છું આખો જ હું ખેંચી દઉં છું જય સત્ય મારો જે પ્રશ્ન હતો ને એ અંતર્ગત પ્રશ્ન પૂછ્યો, ભગવાન મને પ્રશ્ન પૂછો. મારે કશું કશું કરવાનું બતાવો તમે, ના હોય તમારે કશું કશું તમે બીજું કશું નહીં આપતો, આપણે આપું છું મારે થોડું કરીએ દેખાય છે કરજો. તેમાં વાંચો મેં કહું શું લખ્યું છે કે દાદા ભગવાન ના અધીન જય જયકાર શું બોલો છે અને આ બધા બોલે તમે બોલો એમને બોલાવવા માર્યું. શું થયું કેટલા વખત બોલ્યા ને? બે પાંચ વખત. બે પાંચ વખત ના, થોડા હાથ વખત બોલ્યા ભાઈ. પણ બોલ્યા હાથ પછી શું કર્યું એમને? અનુભૂતિ થઈ જાય એવું આ દાદા ભગવાન આશી જાય છે. કારણ દૃષ્ટિ છે કેશ બેન કહું છું, ચાર કહું છું, લોકો કલાક કલાક પૂછાય કારણ કે એનું તૈયાર હતું આ બધું સામાન. ગ્રાફિંગ માં કરવા માટે આમ મોડું પડું કરી દે છે ચાતક ના જેવું અને આપણા લોકો નાક દબાઈ દવા રેડી તમે હશે ચાતક જેવું ના છે. કાલે ચાતક જેવું ના લાગે તમને? એ બારસો પણ હતું કાલે, પણ ચાતક જેવો તો એકલો જ આવ્યો. અરે એનો પ્રશ્ન પણ એવા, હે પ્રશ્નો પણ એવા જ હતા, એવા પ્રશ્નો પણ એવા હતા. પ્રશ્નો પણ બહુ ઊંચા હતા. આપણે ગયા પણ પ્રશ્ન તો રહે ને આપણી પણ હસ્તા. અને એ ભૂતકાળ ની વાત એ નતા કરતા અને ભવિષ્ય ની નતા કરતા અને બીજા કોઈ ની નતા કરતા. શું કરતા હતા? કઈ વાતો? કયા પ્રશ્નો મૂકેલા? મૂકે છે. ના ના ના ના, સાંભળો ને, મળેલી કોને? એ તો અમે છેલ્લું જે અજાર રહ્યું તે કે અમને બધાને આવા મજામાંથી અમે અહીંયા આવ્યા સૌની ઉપર તો અમને ફાંફા મારતા અંધારામાં કેમ મૂક્યા? એટલે અમને આ અમે અવની ઉપર આવ્યા તો અમને અંધારામાં કેમ મૂક્યા? ફાંફા મારવા, ફાંફો મારવા. એટલે ભગવાન જેને મૂક્યા, જેને મૂક્યા અમે અવતાર લીધો અમે જન્મ્યા તો અમારે અંધારામાં ફાંફા કેમ મારવા પડે? હા, પણ તમે શું કહેવા માંગો? કોઈ ગુનેગાર કરો છો? ના, એ એનું જે છેલ્લે હતું પોઈન્ટ એ હતું કે માર્ગ કેમ નથી દેખાતો એમ. એમને માર્ગ કેમ નથી દેખાતો એ પોઈન્ટ હતું ને. કોણ નહીં દેખતું? માર્ગ કેમ દેખાતો નથી? માર્ગ શું દેખાય? પણ શું કયો માર્ગ જોઈએ છે? ખુલ્લી વાત કરી, કયો માર્ગ જોઈએ? એવું છે, ખુલ્લું બોલો બોલો. અહીં કઈ પાસે રાખું છું બોલો. હા, તો આ જગત તમે કહ્યું જગત થયું નથી. જીવ અનાદિસિદ્ધ અનાદિસિદ્ધ છે અને સ્વસ્વરૂપ છે. હવે કેટલી વખત એને જે આ જે અજ્ઞાન દશા પ્રાપ્ત થઈ તે કોને લીધે? એના લીધે થઈ કે સંસર્ગથી થઈ? કોના લીધે આ અવસ્થા થઈ એની? એવું તમને અજ્ઞાન દશા કેવી રીતે પ્રાપ્ત થઈ? કોને લીધે? અજ્ઞાન દશામાં ચાર વસ્તુ થઈ છે, ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર જે થર્ડ ડિપો કે છે ને, રાગ ને દ્વેષ, આ થર્ડ ડિપો ને લઈને માયા ઉભી થઈ. શું થઈ? તમે સમજ ને? ત્યાં ક્રોધ માન માયેલો ભગવાન ના ગુણ છે કે આ માયા ના ગુણ છે? આ અનાત્મ વિભાગ ના જડના ગુણ છે કે ભગવાન ના? મારી જડ ના જ છે. એના તો નિર્ગુણ છે. તમે એના તો ગુણ છે તે નિર્ગુણ છે. ભગવાન નિર્ગુણ? હા, તારે તમે હવે હું જે બોલું છું તે એક તમે જળ અને ચેતન બે શબ્દ કહ્યા માટે સાંખ્ય પ્રક્રિયાથી એક નિર્ગુણ અને એક સગુણ. ગુણ એટલે નિર્ગુણ તમે કહો છો કરવા દે. હા, એ શબ્દો. પણ ભગવાન ને નિર્ગુણ કહો છો કે બીજી કોઈ વસ્તુ નિર્ગુણ? હવે હું અત્યાર હજી સુધી આમાં નિર્ણય લીધો નથી કે આપ કહો છો કે આ અજ્ઞાન છે ને, તે અજ્ઞાન અનાદિકાળ અમારી સાથે છે, અનાદિકાળથી છે, અનાદિકાળથી અમારી સાથે છે. હે, આ તમે પેલી નિર્ગુણ વાત કરો બધી એ કહું. હા, તે નિર્ગુણ આ દ્રષ્ટિથી કહ્યું, આ સાંખ્ય પ્રક્રિયાથી નિર્ગુણ અને સગુણ એટલે જડ અને ચેતન શબ્દ જે તમે કયા એના લીધે કહું છું. સગુણ કોને કહો? સગુણ એટલે ત્રિગુણાત્મિક આ પ્રકૃતિ જે જડ છે, જે જડ છે તે, અને જડ સિવાય તે નિર્ગુણ ચેતન. નિર્ગુણ તો આ દુનિયામાં એક પથરો નથી, બધા પથરો વાંચવા ના કમ લાગે કરે. કઈ પણ ગુણ વગર પણ પાપ લાગે ને, તો ભગવાનને નિર્ગુણ કહ્યું છે. આ લોકો એ ગેરસમજથી કહેતા પાછા. હા, એ શાસ્ત્ર પર વળે છે. હા, શાસ્ત્ર માં આવું નથી લખ્યું. શું કહ્યું? પણ લોકો એ નિર્ગુણ નો અર્થ આવડો સમજ્યા. એ પંડિતજી આપણે એનો ખુલાસો કરીએ. આપણે આત્મા અગર ભગવાન પોતાના ગુણે કરીને આનંદ ગુણ ધર્મી છે, કેવા છે? આનંદ ગુણ નું ધામ છે. શું છે? તમને